श्री नारद पुराण उत्तर भाग अध्याय 140 गया में पांचमा दिवस कृत्य गया विभिन्न तीर्थों अलग अलग महिमा पुरोहित वसु कहे छे। मोहिनी पांचमा दिवसे मनुष्य गदालोल तीर्थ में पूर्ववत स्नान वगैरह कर अक्षयवट समीप पिंडदान पूर्वक श्राद्ध करूँ त्या श्राद्ध वगैरह कर पितृओं ने ब्रह्मलोक में पहुँचाड़ी दे छे। त्या ब्राह्मणों ने भोजन करावने तेमनी पूजा करे अक्षयवट पासे श्राद्ध करीने एकाग्र चित्ते वटेश्वरना दर्शन नमस्कार तथा पूजन करे। आम करवाथी श्राद्ध करता पुरुष पोताना पितृओं ने अक्षय तथा सनातन ब्रह्मलोक में मोकली दे छे। गदालोक तीर्थ में स्नान करता आ प्रमाणे प्रार्थना करवी जोईए। गदालोले महातीर्थे गदा प्रक्षालने वरे स्नानम करोमि शुद्ध शुद्धये अर्थ अर्थम अक्षयाय स्वराव आप्तये एकांतरे वट शाग्रे यह शेते योग निंद्रया बाल रूप धर स्तप्स्मे नमस्ते योग शायिने संसार वृक्ष शस्त्रायाशेष पाप क्षयाय व क्षयाय च अक्षय य ब्रह्म दात्रे च नमो अक्षय वटाय वे। नारद प्राण उत्तर भाग 47 अध्यायनो चौथो थी सातमो श्लोक संख्या। अर्थात ज्यां भगवानी गदा धोवामां आवी छे ते गदा लोल नामक श्रेष्ठ महातीर्थमां हूँ आत्मशुद्धि तथा अक्षय स्वर्गनी प्राप्ति माटे स्नान करूँ छूँ। जे बाळरूप धारण करीने वटनी शाखाना अग्रभाग पर एकांत स्थळे योग निंद्रा द्वारा शयन करे छे ते योगशायी श्री हरिने नमस्कार करूँ नमस्कार छे। जे संसार रूपी वृक्षनो उच्छेद करवा माटे शस्त्र रूप छे जे समस्त पापोनो नाश तथा अक्षय ब्रह्मलोक प्रदान करनारा छे ते अक्षय वट स्वरूप श्री हरि ने नमस्कार छे। आ पछी लिंग स्वरूप प्रपितामह ने नमस्कार छे। कलो महेश्वरा लोका येन तस्माद गदाधर लिंग रूपो अभवतम च वंदे त्वाम प्रपितामहम। अर्थात कलयुग में मोटा भागे लोको शिव भक्त होय छे तेथी भगवान गदाधर त्या शिवलिंग रूपे प्रगट थया छे। प्रभो तमे पितामह ब्रह्माना पण पिता होवाथी प्रपितामह छो हूँ तमने प्रणाम करूँ छू। आ मंत्रथी ते प्रपितामह देवने नमस्कार करीने पोताना पितरोने रुद्रलोक में पहुँचाड़ी दे छे। हेती नामे प्रसिद्ध एक असुर हतो। भगवाने पोतानी गदाथी ते असुरना मस्तकना बे टुकड़ा करी दीधा। त्यार पछी ज्यां ते गदा धोवामां आवी ते गदालोल नामे विख्यात श्रेष्ठ तीर्थ छे। हेती राक्षस ब्रह्माजीनो पुत्र हतो। तेणे बहु कठोर तपस्या करी तपस्याथी वरदायक ब्रह्माजी वगैरे देवताओने संतुष्ट करीने आ वरदान माग्यू। हूँ दैत्य वगैरेथी शस्त्र वगैरेथी नाना प्रकारना मनुष्योथी तथा विष्णु अने शिव वगैरेना चक्रथी तथा त्रिशूल वगैरे आयुधो द्वारा अवध्य अने महान बलवान थाओ तथास्तु कहीने देवता अंतर्ध्यान थई गया। त्यारे हेतीए देवताओं ने जीती लीधा ने स्वयं इंद्रपद नो भोग करवा लाग्यो। त्यारे ब्रह्मा ने शिव वगैरह देवता भगवान विष्णुना शरण में गया ने कह्यू भगवान हेती नो वध करो। भगवाने कह्यू देवताओं हेती तो समस्त सुर अने असुरो माटे अवध्य छे। तमे लोको मने कोई ब्रह्मानु ब्रह्माजीनु अस्त्र आपो जेथी हूँ हेती ने मारू। તેમના આ પ્રમાણે કહ્યા પછી બ્રહ્માદી દેવતાઓએ ભગવાન વિષ્ણુને તે ગદા આપી દીધી અને કહ્યું ઉપેન્દ્ર તમે હેતીને મારી નાખો। દેવતાઓના આ પ્રમાણે કહ્યા પછી ભગવાને તે ગદા દ્વારા હેતીને યુદ્ધમાં મારી નાખ્યો અને દેવતાઓને સ્વર્ગલોકમાં પાછા મોકલ્યા। ત્યાર પછી મહાનદીમાં સ્થિત ગાયત્રી તીર્થમાં ઉપવાસ કરીને સ્નાન કરીને ગાયત્રી દેવીની સામે સંધ્યોપાસના કરવી ત્યાં પિંડદાન પૂર્વક શ્રાદ્ધ કરીને મનુષ્ય પોતાના કુળને બ્રાહ્મણત્વ તરફ લઈ જાય છે। સમુદ્ર તીર્થમાં સ્નાન કરીને સાવિત્રી દેવી સમક્ષ મધ્યાહન કાળની સંધ્યોપાસના કરીને દ્વિજ પોતાના પિતૃઓને બ્રહ્મલોકમાં પહોંચાડી દે છે। ત્યાર પછી પ્રાચી સરસ્વતીમાં સ્નાન કરીને તેમની સમક્ષ સાયંકાળની સંધ્યોપાસના કરીને મનુષ્ય પોતાના કુળને સર્વજ્ઞતાની પ્રાપ્તિ કરાવે છે। તે અનેક જન્મો સુધી કરેલા સંધ્યા લોપજન્ય પાપથી સર્વથા શુદ્ધ થઈ જાય છે। વિશાલામાં લેલિહાન તીર્થમાં ભરતાશ્રમમાં પંદાકિત તીર્થમાં મંડપુષ્ટમાં ગદાધરીની સમીપ આકાશ ગંગા તીર્થમાં તથા ગિરિકર્ણ વગેરેમાં શ્રાદ્ધ તથા પિંડદાન કરનાર, ગોદા વૈતરણીમાં સ્નાન કરનાર તથા દેવ નદીમાં, ગોપ્રચારમાં, માનસ તીર્થમાં, પદ સ્વરૂપ તીર્થમાં, પુષ્કરિણીમાં, ગદાલોલ તીર્થમાં, અમર તીર્થમાં, કોટી તીર્થમાં તથા રૂકમકુંડમાં પિંડ આપનાર પુરુષ પોતાના પિતૃઓને સ્વર્ગલોકમાં પહોંચાડી દે છે. સુલોચને માર્કંડેશ્વર તથા કોટીશ્વરને નમસ્કાર કરીને મનુષ્ય પોતાના પિતૃઓને તારી નાખે છે તથા પુણ્યદાયીની પાંડુશિલાના દર્શન કરવાથી માનવ પોતાના નરક નિવાસી પિતૃઓને પણ પવિત્ર કરીને તેમને સ્વર્ગલોકમાં પહોંચાડે છે. પાંડુશિલાના વિષયમાં ઉદ્ગાર પ્રગટ કરીને રાજા પાંડુ અવિનાશી શાશ્વત પદને પ્રાપ્ત થયા હતા. ધૃતકુલ્યા, મધુકુલ્યા, દેવિકા અને મહાનદીએ શિલામાં યુક્ત થઈને મધુસ્ત્રવા કહેવાય છે. ત્યાં સ્નાન કરવાથી માનવ 10,000 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. દશાશ્વમેઘ તીર્થ અને અંશ તીર્થમાં શ્રાદ્ધ કરવાથી શ્રાદ્ધ કરનાર સ્વર્ગલોકમાં જાય છે. મતંગ પદમાં શ્રાદ્ધ કરનાર પુરુષ બ્રહ્મલોકનો નિવાસી થાય છે. બ્રહ્માજીએ વિષ્ણુ વગેરેની સાથે સમીગર્ભમાં અગ્નિનું મંથન કરીને એક નવું તીર્થ ઉત્પન્ન કર્યું જે મંથોકુંડ નામે વિખ્યાત છે. તે પિતૃને મુક્તિ આપનારું તીર્થ છે. ત્યાં સ્નાન કરીને પિંડદાન અને તર્પણ કરવાથી મનુષ્ય મોક્ષનો ભાગી થાય છે. રામેશ્વર અને કર્કેશ્વર સ્વરને નમસ્કાર કરીને માનવ પોતાના પિતૃને સ્વર્ગમાં મોકલી આપે છે. ગયાકૂપમાં પિંડદાન કરવાથી અશ્વમેઘનું ફળ પ્રાપ્ત થાય છે. ભસ્મકૂટમાં ભસ્મ સ્નાન કરવાથી મનુષ્ય પોતાના પિતૃનો ઉદ્ધાર કરી દે છે. નિક્ષિરા સંગમમાં સ્નાન કરનાર મનુષ્યના સંપૂર્ણ પાપ ધોવાઈ જાય છે. રામ પુષ્કરણીમાં શ્રાદ્ધ કરનાર પુરુષ પોતાના પિતૃને બ્રહ્મલોકમાં પહોંચાડે છે. વશિષ્ઠ તીર્થમાં વશિષ્ઠેશ્વરને પ્રણામ કરીને મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ધેનુકારણ્યમાં કામધેનુ પદો પર સ્નાન કરીને પિંડ આપનાર પુરુષ ત્યાંના દેવતાને નમસ્કાર કરીને પિતૃને બ્રહ્મલોકમાં પહોંચાડે છે. કર્દમાલ તીર્થમાં ગયા નાભીમાં અને મુંડપુષ્ઠની સમીપ સ્નાન કરીને શ્રાદ્ધ કરનાર પુરુષ પોતાના પિતૃને સ્વર્ગલોકમાં પહોંચાડે છે. ચંડીદેવને નમસ્કાર તથા ફલ્ગુ ચંડીસ નામક સંગમેશ્વરનું પૂજન કરવાથી પૂર્વોક્ત ફળની જ પ્રાપ્તિ થાય છે. ગયાગજ, ગયાદિત્ય, ગાયત્રી, ગદાધર અને ગાયત્રી, ગયા અને ગયાશીર આ 6 પ્રકારના ગયા તીર્થ મુક્તિપ્રદ છે. શ્રાદ્ધ કરનાર જે જે તીર્થમાં જાય ત્યાં જીતેન્દ્રિય ભાવથી આદિ ગદાધરનું ધ્યાન કરતા રહીને બ્રાહ્મણના કથન અનુસાર શ્રાદ્ધ તથા પિંડદાન કરવું. ત્યાર પછી ભગવાન જનાર્દનની વિધિપૂર્વક પૂજા કરીને દહીં ભાતનું ઉત્તમ નૈવેદ્ય અર્પણ કરવું. ત્યાર પછી પિંડદાન કરીને ભગવત પ્રસાદથી જ જીવન નિર્વાહ કરવો. દૈત્યના મુંડપૃષ્ઠ પર તે શિલા સ્થિત છે, તેથી મુંડપૃષ્ઠ નામક પર્વત પિતરોને બ્રહ્મલોક આપનારો છે. શ્રી રામચંદ્રજીના વનમાં ગયા પછી તેમના ભાઈ ભરત તે પર્વત પર આવ્યા હતા. તેમણે પિતાને પિંડ વગેરે આપીને ત્યાં રામેશ્વરની સ્થાપના કરી હતી. જે એકાગ્ર ચિત્તે ત્યાં સ્નાન કરીને રામેશ્વરને તથા રામ અને સીતાને નમસ્કાર કરે છે અને શ્રાદ્ધ કરીને પિંડદાન કરે છે તે ધર્માત્મા પોતાના પિતૃની સાથે ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. શિલાના દક્ષિણ હાથમાં સ્થાપિત મુંડપુષ્ઠ તીર્થની સમીપ શ્રાદ્ધ વગેરે કરવાથી મનુષ્ય પોતાના સમસ્ત પિતૃને બ્રહ્મલોક પહોંચાડી દે છે. કુંડે સીતાગીરીના દક્ષિણ પર્વત પર બહુ ભારે તપસ્યા કરી હતી, તેથી તેમના નામ પર કુંડપુષ્ઠ તીર્થ પ્રસિદ્ધ થયું. પુણ્યમય મતંગ પદમાં પિંડ આપનાર પુરુષ પિતૃને સ્વર્ગમાં પહોંચાડી દે છે. શિલાના ડાબા હાથમાં ઉદંતકગીરીની સ્થાપના થઈ. અહીં મહાત્મા અગસ્તીજીએ ઉદ્યાચલને લાવીને સ્થાપિત કર્યું હતું. ત્યાં પિંડ આપનાર પુરુષ પોતાના પિતૃ બ્રહ્મલોકમાં મોકલી દે છે. અગસ્તીજીએ પોતાની તપસ્યાને માટે ત્યાં ઉદંતક નામક કુંડનું નિર્માણ કર્યું હતું. ત્યાં બ્રહ્માજી પોતાના દેવી સાવિત્રી અને સનકાદિ કુમારોની સાથે બિરાજમાન છે. હા હા હુ વગેરે ગંધર્વો ત્યાં સંગીત અને વાદ્યનું આયોજન કર્યું હતું. અગસ્ત્ય તીર્થમાં સ્નાન કરીને મધ્યાહન કાળમાં સાવિત્રીની ઉપાસના કરવાથી પુરુષ કોટી જન્મો સુધી ધનાઢ્ય તથા વેદ વેતા બ્રાહ્મણ થાય છે. અગસ્ત્યપદમાં સ્નાન કરીને પિંડ આપનાર પુરુષ પિતૃને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે. જે મનુષ્ય બ્રહ્મયોનિમાં પ્રવેશ કરીને નીકળે છે તે પુનર્જન્મથી મુક્ત થઈને પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે. ગયા કુમારને પ્રણામ કરીને મનુષ્ય બ્રાહ્મણત્વ પામે છે. સીમાકુંડમાં સ્નાન વગેરે કરવાથી તે પિતૃને ચંદ્રલોકની પ્રાપ્તિ કરાવે છે. કાગ શિલામાં કાગડાઓ માટે આપેલ બલિ તત્કાળ મોક્ષ આપે છે. સ્વર્ગ દ્વારેશ્વરને નમસ્કાર કરીને મનુષ્ય પોતાના પિતૃને સ્વર્ગમાંથી બ્રહ્મલોકમાં મોકલી દે છે. આકાશ ગંગામાં પિંડ આપનાર પુરુષ સ્વયં નિર્મળ થઈને પિતૃને સ્વર્ગલોકમાં મોકલી આપે છે. શિલાના જમણા હાથમાં ધર્મરાજે ભસ્મકુટ ધારણ કર્યો હતો, તેથી ત્યાં મહાદેવજીએ પોતાનું તેજ નામ રાખ્યું છે. મોહિની, જ્યાં ભસ્મકુટ પર્વત છે ત્યાં ભસ્મ નામધારી ભગવાન શિવ છે. જ્યાં વટ છે ત્યાં વટેશ્વર બ્રહ્માજી સ્થિત છે. તેમની સાથે રૂકમણી કુંડ છે અને પશ્ચિમમાં કપિલા નદી છે. નદીના તટ પર કપિલેશ્વર મહાદેવ છે. ત્યાં જ ઉમા અને સોમની ભેટ થઈ હતી. મનુષ્ય કપિલામાં સ્નાન કરીને કપિલેશ્વરને પ્રણામ અને તેમનું પૂજન કરે. ત્યાં શ્રાદ્ધનું દાન કરનાર પુરુષ સ્વર્ગલોકમાં જાય છે. મહિષી કુંડ પર મંગલા ગૌરીનો નિવાસ છે, જે પૂજિત થતા પૂર્ણ સૌભાગ્ય આપનારી છે. ભસ્મકૂટમાં ભગવાન જનાર્દન છે. તેમના હાથમાં પોતાને અને બીજાને માટે તલ વિના અને સત્યભાવથી પણ પિંડ આપનાર પુરુષ, જેમના માટે દહીં મિશ્રિત પિંડ આપે છે, તે બધા વિષ્ણુલોકમાં જાય છે. ત્યાં પિંડ આપીને ભગવાનની આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ. એષ પિંડો મયા દતસ્ત્વમ દતસ્તવ હસ્તે જનાર્દન, ગયા શ્રાદ્ધે ત્વયા દેયો મહિયમ પિંડો મૃતે મયી, તુભ્યમ પિંડો મયા દત્તો યમુદિશ્ય જનાર્દન, દેહી દેવ ગયા શિર્ષે તસ્મે તસ્મે મૃતે તતઃ જનાર્દન નમસ્તુભ્યમ નમસ્તે પિતૃરૂપિણે, પિતૃપાત્ર નમસ્તુભ્યમ નમસ્તે મુક્તિ હેતવે, ગયાયામ પિતૃરૂપેણ સ્વયમેવ જનાર્દન, તમ દ્રષ્ટાવ પુંડરી કાક્ષમ ઉચ્યતે ચ ઋણુત્રયાત, નમસ્તે પુંડરી કાક્ષ ઋણત્રય વિમોચન, લક્ષ્મીકાંત નમસ્તે અસ્તુ નમસ્તે પિતૃમોક્ષદ. નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 47 શ્લોક સંખ્યા 63-67. અર્થાત, જનાર્દન, મેં તમારા હાથમાં પિંડ આપ્યો છે, મર્યા પછી તમે ગયા શ્રાદ્ધમાં મને પિંડ આપજો. જનાર્દન, જેના ઉદ્દેશથી મેં તમને પિંડ આપ્યો છે દેવ, તેના મૃત્યુ પછી તમે તેના માટે પણ અવશ્ય પિંડ આપજો. જનાર્દન, તમે પિતૃ સ્વરૂપ છો, તમને નમસ્કાર છે, વારંવાર નમસ્કાર છે, તમે સર્વની મુક્તિના હેતુ છો, તમને નમસ્કાર છે. ગયામાં સાક્ષાત જનાર્દન જ પિતૃરૂપે વિદ્યમાન છે. તે કમલ નેત્ર શ્રી હરિના દર્શન કરીને મનુષ્ય ત્રણેય ઋણોથી મુક્ત થઈ જાય છે. પંડરીકાક્ષ, તમને નમસ્કાર છે. ત્રણ ઋણોથી મુક્ત કરનારા લક્ષ્મીકાંત, તમને નમસ્કાર છે. પિતૃને મોક્ષ આપનારા પ્રભુ, તમને નમસ્કાર છે. આ પ્રમાણે કમલ નયન ભગવાન જનાર્દનનું પૂજન કરીને મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. જમીન પર ડાબો ઢીંચણ ટેકવીને ભગવાન જનાર્દનને નમસ્કાર કરવા, ત્યાર પછી પિંડદાન પૂર્વક શ્રાદ્ધ કરનાર પુરુષ ભાઈઓ સહિત વિષ્ણુલોકમાં જાય છે. શિલાના વામ ભાગમાં પ્રેતકુટગીરી સ્થિત છે. પ્રેતકુટગીરીને ધર્મરાજે ધારણ કર્યો છે. ત્યાં પ્રેતકુંડ છે, જ્યાં પદોની સાથે દેવતા વિદ્યમાન છે. તેમાં સ્નાન કરીને શ્રદ્ધા તર્પણ કરનાર પુરુષ પિત્રોને પ્રેતભાવથી મુક્ત કરી દે છે. કિકટ પ્રદેશોમાં ગયા રાજગુરુ વન મહર્ષિ ચવનનો આશ્રમ પુનપુના નદી વૈકુંઠ લોહદંડ તથા શોણગ ગિરિકુટ આ બધા પવિત્ર છે. તેમાં શ્રાદ્ધ પિંડદાન વગેરે કરનારા પુરુષ પિત્રોને બ્રહ્મધામમાં પહોંચાડી દે છે. શિલાના દક્ષિણ પાદમાં ગૃદકુટગીરી રાખવામાં આવ્યો છે. ધર્મરાજે શિલાને સ્થિર રાખવા માટે ત્યાં તે પર્વતને સ્થાપિત કર્યો છે. તે શીઘ્ર પવિત્ર કરનારો છે. ત્યાં ગૃધેશ્વર નામક ભગવાન શિવ વિરાજમાન છે. ગૃધેશ્વરના દર્શન અને તેમની સમીપ સ્નાન કરીને મનુષ્ય શિવધામમાં જાય છે. ઋણમોક્ષ અને પાપમોક્ષ નામવાળા શિવજીના દર્શન કરીને મનુષ્ય શિવલોકમાં જાય છે. ત્યાં વિઘ્નોનો નાશ કરનારા વિઘ્નેશ્વર ગણેશજી ગજરૂપે નિવાસ કરે છે. તેમના દર્શન કરીને મનુષ્ય વિઘ્નોથી મુક્ત થઈ જાય છે અને પિતૃને ભગવાન શિવના લોકમાં પહોંચાડી દે છે. સ્નાન કરીને ગાયત્રી અને ભગવાન ગયાદિત્યના દર્શન કરવાથી મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. પ્રથમ પાદમાં વિરાજમાન બ્રહ્માજીના દર્શન કરીને પુરુષ પોતાના પિતૃનો ઉદ્ધાર કરી દે છે. જે નાભીમાં પિંડ આપે છે તે પિતૃને બ્રહ્મલોકમાં પહોંચાડે છે. મંડપુષ્ટની શોભાને માટે શ્રેષ્ઠ કમળ ઉત્પન્ન થયું છે. મંડપુષ્ટ અને અરવિંદ બંનેના દર્શન કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. જે હાથીઓ અથવા સર્પોના અપરાધ કરીને મૃત્યુ પામ્યા છે, જે પરાઈ સ્ત્રીઓમાં રમણ કરતી વખતે તેમના પતિઓ દ્વારા માર્યા ગયા છે, જે ગાયોને અગ્નિમાં બાળનારા અથવા વિષ આપનારા છે, પાખંડી તથા ક્રૂર બુદ્ધિવાળા છે, જે નરાધમ ક્રોધપૂર્વક વિષ ખાઈ જાય છે, અગ્નિમાં બળી મરે છે, પોતાની ઉપર હથિયાર ચલાવી લે છે, ફાંસી લગાવીને મરી જાય છે, પાણીમાં ડૂબી મરે છે તથા વૃક્ષ અથવા પર્વત પરથી પડીને પ્રાણ આપી દે છે, જે પાંચ પ્રકારની હત્યાના અધિકારી છે તથા જે મહાપાતકી છે તે બધાને પતિત કહેવામાં આવે છે. તે ગયા કૂપમાં સ્નાનથી તથા ત્યાંની ભસ્મ લગાવવાથી અવશ્ય શુદ્ધ થઈ જાય છે. દેવી, આ પ્રમાણે ગયા તીર્થનું ઉત્તમ મહાત્મ્ય બધા પાપોને શાંત કરનારું તથા પિત્રોને મુક્તિ આપનારું છે. જે મનુષ્ય આ મહાત્મ્યને દરરોજ ભક્તિપૂર્વક સાંભળે અથવા સંભળાવે છે તે પણ બ્રહ્મલોકનો ભાગી થાય છે. તે કલ્યાણનો આશ્રય, પવિત્ર, ધન્ય અને માનવોને સ્વર્ગીય ગતિ પ્રદાન કરનાર છે. આ મહાત્મ્ય યશ, આયુ તથા પુત્ર પુત્રોની વૃદ્ધિ કરનારું છે. અધ્યાય 140 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.